श्री पद्म पुराण उत्तरखंड अध्याय 14 मार्ग श्री शुक्ल पक्ष नी मोक्षा एकादशी नु महात्म्य। युधिष्ठिर बोलिया, हे देव देवेश्वर, मार्ग शीर्ष मासना शुक्ल पक्ष में जे एकादशी होय छे तेनु नाम शू छे, कई विधि छे तथा तेमा क्या देवता नु पूजन करवामां आवे छे? हे स्वामी, आ बधु यथार्थ रूपे कहो। श्रीकृष्ण कह्यु, हे नृपश्रेष्ठ, मार्ग शीर्ष मासना कृष्ण पक्ष में उत्पत्ति नामनी एकादशी होय छे, जेनु वर्णन मैं तमारी समक्ष करी दीधु छे। हवे शुक्ल पक्षनी एकादशी नु वर्णन करीश। जेना श्रवण मात्र थी वाजपेयी यज्ञ नु फल मळे छे तेनु नाम मोक्षा एकादशी छे, जे सर्व पापों नु अपहरण करवा वाली छे। हे राजन, ते दिवसे यत्न पूर्वक तुलसी नी मंजरी तथा धूप दीप वगैरे वडे भगवान दामोदर नु पूजन करवू जोईए। पूर्वोक्त विधि थी ज दशमी अने एकादशी ना नियमनु पालन करवू जोईए। मोक्षा एकादशी मोटा मोटा पातकोनो नाश करवा वाली छे। ते दिवसे रात्रे मारी प्रसन्नता माटे नृत्य गीत अने स्तुति द्वारा जागरण करवू जोईए। जेना पितृओ पापवश नीच योनिमां पड्या होय तेओ आ दिवसे पुण्यदान करवाथी मोक्षने प्राप्त थाय छे, एमां जराय शंका नथी। पूर्वकाळनी वात छे, वैष्णवोथी विभूषित परम रमणीय चंपक नगरमां वैखानस नामना राजा हता। तेओ पोतानी प्रजानुं पुत्रवत पालन करता हता। एक दिवस तेमणे रात्रे स्वप्नमां पोताना पितृओने नीच योनिमां पड़ेला जोया, તેથી તેમને બહુ આશ્ચર્ય થયું અને સવારે બ્રાહ્મણોને સ્વપ્નની બધી વાત કહી। રાજા બોલ્યા, હે બ્રાહ્મણો, મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે। તેઓ વારંવાર રડીને મને કહી રહ્યા હતા કે તમે અમારા પુત્ર છો, તેથી આ નરકમાંથી અમારો ઉદ્ધાર કરો। હે દ્વિજવરો, આ રૂપે મને પિતૃઓના દર્શન થયા છે, મને આ સ્વપ્ન જોયા પછી શાંતિ મળતી નથી। હું શું કરું, ક્યાં જાઉં? મારું હૃદય રૂંધાઈ રહ્યું છે। હે દ્રિજોત્તમો, તેથી તમે મને મારા પિતૃઓનો ઉદ્ધાર થાય એવું વ્રત તપ અને યોગ બતાવો। મારા જેવા બળવાન પુત્રની હયાતીમાં મારા માતા પિતા જે નરકમાં પડેલા છે, તેથી તેમને પુત્રથી શું લાભ? બ્રાહ્મણ બોલ્યા, હે રાજન, અહીંથી નિકટ જ પર્વત ઋષિનો આશ્રમ છે। તેઓ ભૂત અને ભવિષ્યના પણ જ્ઞાતા છે, તમે તેમની પાસે જાઓ। બ્રાહ્મણોની વાત સાંભળીને મહારાજ વૈખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમ પર ગયા અને ત્યાં તે મુનિને જોતા જ તેમણે દંડવત પ્રણામ કર્યા। મુનિએ પણ રાજાને રાજ્યના 7 અંગોના કુશળ પૂછ્યા। 7 અંગ કહેતા રાજા, મંત્રી, રાષ્ટ્ર, કિલ્લો, ખજાનો, સેના અને મિત્રવર્ગ, આજ રાજ્યનો ઉપકાર કરનારા 7 અંગ છે। રાજા બોલ્યા, હે સ્વામી, તમારી કૃપાથી મારા રાજ્યમાં 7 અંગ કુશળ છે, પરંતુ મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતર નરકમાં પડ્યા છે, તેથી એ બતાવો કે ક્યાં પુણ્યના પ્રભાવથી તેમનો ઉદ્ધાર થશે। રાજાની વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ પર્વત એક ક્ષણ સુધી ધ્યાનસ્થ રહ્યા। ત્યાર પછી તેમણે રાજાને કહ્યું, હે મહારાજ, માર્ગ શીર્ષ માસના શુક્લ પક્ષમાં જે મોક્ષા એકાદશી છે, તમે બધા તેનું વ્રત કરો અને તેનું પુણ્ય પિત્રોને આપી દો, તે પુણ્યના પ્રભાવથી તેમનો નરકમાંથી ઉદ્ધાર થઈ જશે। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, મુનિની આ વાત સાંભળીને રાજા પોતાને ઘેર પાછા આવ્યા। જ્યારે ઉત્તમ માર્ગશીર્ષ માસ આવ્યો ત્યારે રાજા વૈખાનસે મુનિના જણાવ્યા અનુસાર મોક્ષા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય સમસ્ત પિતરો સહિત પિતાને અર્પણ કરી દીધું। પુણ્ય આપતા જ ક્ષણવારમાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી। વૈખાનસના પિતા પિતરો સહિત નરકમાંથી મુક્ત થઈ ગયા અને અંતરિક્ષમાં આવીને રાજાને આવા પવિત્ર વચન કહ્યા, બેટા, તમારું કલ્યાણ થાઓ, આમ કહીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. હે રાજન, જે આ પ્રમાણે કલ્યાણપ્રદ મોક્ષા એકાદશીનું વ્રત કરે છે તેના પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ મોક્ષપ્રદ મોક્ષા એકાદશી મનુષ્યને માટે ચિંતામણી સમાન સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી છે. આ મહાત્મયના પઠનથી અથવા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. અધ્યાય 14 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.